શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 40મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, પિતા ધર્મદેવનો જન્મોત્સવ ઉજવ્યા પછી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરના આંગણામાં બપોર પછીના સમયે સ્વર્ગમાં સુધર્મા એવા દેવતાઓની સભાની જેમ વિશાળ સભા કરી. તે સભામાં સર્વે સ્ત્રી પુરુષ ભક્તજનો આવીને યથાયોગ્ય સ્થાને બેઠા. ભગવાન શ્રીહરિ પણ મહાસિંહાસન પર વિરાજમાન થયા. અયોધ્યા પ્રસાદજી આદિ પુત્રોએ સહિત મોટા ભાઈ રામપ્રતાપજી અને રઘુવીરજી આદિ પુત્રોએ સહિત નાના ભાઈ ઈચ્છારામજી બંને જણ પણ તે સભામાં આવી ભગવાન શ્રીહરિના આગળના ભાગમાં બિછાવેલા આસનો ઉપર વિરાજમાન થયા. વર્ણિઓના મંડળમાં અગ્રણી એવા મુકુંદાનંદ બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી તથા જયાનંદ બ્રહ્મચારી આદિ સર્વે પણ આવીને બેઠા. હે રાજન, સાધુઓમાં શ્રેષ્ઠ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સમગ્ર સંતો પણ તે સભામાં આવીને બેઠા. શિવરામ, મયારામ, દીનાનાથ ભટ્ટ આદિ વિદ્વાન વિપ્રો પણ તે સભામાં બેઠા. વસ્તાખાચર, સુરાખાચર, ઉત્તમ રાજા, પુંજાજી, કાકા ભાઈ રાજા, સોમલાખાચર, હેમંતસિંહ આદિ અનેક રાજાઓ તે સભામાં બેઠા. તે જ રીતે ભગુજી, રતનજી, વેરાજી, અલૈયાખાચર આદિક ઉત્તમ ક્ષત્રિય ભક્તજનો પણ તે સભામાં બેઠા. ગોવિંદભાઈ, રણછોડ, નાથજી ભક્ત, કાશીદાસ આદિ વૈશ્ય ભક્તજનો પણ તે સભામાં બેઠા. તેવી જ રીતે જયાબા, રમાબા, લલિતાબા, પુંજિકા, અમરી, ગંગા, બેરેવા, મોઘા આદિ સ્ત્રી ભક્તજનો પણ તે સભામાં બેઠી. હે રાજન, તે સભાને વિશે જ્યારે સર્વે યથાયોગ્ય સ્થાને બેસી ગયા પછી પોતાની ધર્મધુરા ધર્મવંશમાં સ્થાપન કરવા ઈચ્છતા ભગવાન શ્રીહરિ પોતાના બંને ભાઈઓ પ્રત્યે કહેવા લાગ્યા કે હે ભાઈઓ, લોકનું હિત કરતા મારા વાક્યો સાંભળો. મેં મારા મનમાં જે નિર્ણય કર્યો છે તેનું પ્રયોજન તમને સાચી રીતે કહું છું. આ લોકમાં મનુષ્યોના ગુરુસ્થાન ઉપર જે મારો અધિકાર રહેલો છે તે અધિકાર ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીએ મને અતિશય આગ્રહપૂર્વક અર્પણ કરેલો છે. ધર્મે સહિત ભક્તિનું પોષણ કરતા મારે ગુરુની આજ્ઞા અવશ્ય પાળવી જોઈએ એવું મનથી વિચારીને આટલા સમય સુધી મેં આ ધર્મધુરાનું વહન કર્યું છે. અત્યારે મેં પંચમ સ્કંધનું વારંવાર શ્રવણ કર્યું હોવાથી પૂર્વે થઈ ગયેલા જડભરતની જેમ નિવૃત્તિ માર્ગ ગ્રહણ કરવાનો મને ઉત્સાહ વર્તે છે. હું પ્રવૃત્તિ માર્ગનો ત્યાગ કરી પ્રતિદિન દશમ સ્કંધનો પાઠ અને શ્રવણ કરી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ જ માત્ર કરીશ, પરંતુ ઇતર પ્રવૃત્તિઓ હવે હું નહીં કરું. એ જ કારણથી હે ભાઈઓ, અત્યારે આ ધર્મધુરા ધર્મવંશમાં સ્થાપન કરું એવી મારી ઈચ્છા વર્તે છે. તેથી મારી ઈચ્છા અનુસારના તમારા બંને પાસેથી એક એક પુત્રની માંગણી કરું છું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિનું વચન સાંભળી મોટા ભાઈ રામપ્રતાપજી પ્રથમ કહેવા લાગ્યા કે હે શ્રીહરિ, મારા ત્રણ પુત્રો છે, તેમાંથી તમને જે પુત્રની ઈચ્છા હોય તેનો સ્વીકાર કરો. પછી નાના ભાઈ ઈચ્છારામજી પણ ભગવાન શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે શ્રીહરિ, મારા પાંચ પુત્રો છે, તેમાંથી તમને જે પુત્રને ગ્રહણ કરવાની ઈચ્છા હોય તેનો તમે અત્યારે જ સ્વીકાર કરો. હે રાજન, આ પ્રમાણેનું બંને ભાઈઓનું વચન સાંભળી અતિશય પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિ બંને ભાઈઓને કહેવા લાગ્યા કે હે મોટા ભાઈ રામપ્રતાપજી, તમે તમારા અયોધ્યા પ્રસાદજી નામે પુત્ર છે તે મને અર્પણ કરો, અને હે ઈચ્છારામજી, તમારા રઘુવીરજી નામે પુત્ર છે તે મને અર્પણ કરો. હે રાજન, ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે કહ્યું તેથી બંને ભાઈઓ તત્કાળ ઊભા થયા. હે રાજન, તે સમયે ભગવાન શ્રીહરિએ વાજિંત્ર અને મધુર ગીતના ધ્વનિની સાથે સ્વસ્તિવાચન કરી ધર્મશાસ્ત્રમાં કહેલા વિધિપૂર્વક હરિશર્મા આદિક વૈદિક વિપ્રો પાસે દત્તક વિધિ કરાવી સર્વે મનુષ્યોને અતિશય પ્રિય એવા અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી એ બંને પુત્રોને ધર્મધુરા અર્પણ કરવા ગ્રહણ કર્યા. શ્રીહરિએ બંનેને પોતાની ગાદી ઉપર બેસાડ્યા ને અતિશય મૂલ્યવાન વસ્ત્રો તથા આભૂષણોથી સન્માન કરી પોતાના આશ્રિત ભક્તજનો પાસે હર્ષપૂર્વક બંનેનું પૂજન કરાવ્યું. પછી ભગવાન શ્રીહરિ બંને પુત્રો પ્રત્યે કહેવા લાગ્યા કે હે પુત્રો, મારું વચન સાંભળો. શ્રીકૃષ્ણ ભગવાન સ્વયં આપણા ઇષ્ટદેવ છે. મેં આ પૃથ્વી પર તેમના અનેક મંદિરો કરાવ્યા છે અને તેની આજીવિકા વૃત્તિ પણ કરી આપી છે. એ સર્વે મંદિરોમાં બે મંદિરો મુખ્ય છે. તેમાં એક શ્રીનગરને વિશે ભગવાન શ્રી નરનારાયણ દેવનું મંદિર અને બીજું આ વૃત્તાલયપુરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવનું મંદિર. બંને મંદિરોના મધ્ય વિભાગથી આ ભારત દેશને પૂર્વમાં કલકત્તાથી પશ્ચિમે બેટ દ્વારિકા સુધી બે વિભાગમાં વહેંચ્યો છે. તે વિભાગને તેના નામથી કહેવામાં આવે છે, જેમ કે શ્રી નરનારાયણ દેશ વિભાગ અને શ્રી લક્ષ્મીનારાયણ દેશ વિભાગ. તેમાં ભારતના દક્ષિણ દેશના જનોએ ધર્માદાને અર્થે અર્પણ કરેલી ધન ધાન્ય વસ્ત્રાદિક વસ્તુ શ્રી લક્ષ્મીનારાયણ દેવની છે. એ જ રીતે ઉત્તર દેશના જનોએ ધર્માદાને અર્થે અર્પણ કરેલી જે કાંઈ ધનધાન્ય વસ્ત્રાદિક વસ્તુઓ શ્રી નરનારાયણ દેવની છે, આ પ્રમાણેની ધર્માદાની વ્યવસ્થા મેં બાંધી આપી છે. હે પુત્રો, એક એક દેશ વિભાગમાં રહેલા મારા આશ્રિત જનોનું ગુરુપદ હું તમને ધર્મની રક્ષા કરવા માટે અલગ અલગ અર્પણ કરું છું. હે રાજન, આ પ્રમાણે કહીને ભગવાન શ્રીહરિએ સભાની મધ્યે જ શુકાનંદ સ્વામી પાસે પોતે કહેલા અર્થનો સ્પષ્ટતા ઉલ્લેખ કરતી બે પત્રિકાઓ લખાવી. અહીં થોડું વિશેષ એ પણ જાણવું કે સંવત 1882ના કાર્તિક સુદ એકાદશીના દિવસે વડતાલપુરે ગાદી અભિષેક વખતે સભા મધ્યે જે બે પત્રિકા લખાવી તેમાં ફરી સંવત 1883ના માક્ષરસુદ પૂનમના દિવસે ગઢપુરમાં એ બે પત્રિકાના અર્થ વિષય વધુ સ્પષ્ટ થાય એ રીતે બીજીવાર મારી પાસે અર્થાત શુકમુનિ પાસે મોટી પત્રિકાઓ લખાવીને બંને પત્રિકાઓમાં બંને પુત્રોના અરસપરસ હસ્તાક્ષર કરાવ્યા અને સાક્ષીઓના પણ હસ્તાક્ષર કરાવ્યા છે એમ શુકમુનિએ ટીકામાં લખ્યું છે. હે રાજન, બે પત્રિકાઓને ઉદાર મનના ભગવાન શ્રીહરિએ પોતાના હાથમાં ગ્રહણ કરી બંને પુત્રોને કહ્યું કે તમે આમાંથી એક એક પત્રિકા ગ્રહણ કરો. તે સમયે બંને ભાઈઓએ એક એક પત્રિકા ગ્રહણ કરી. પછી સ્વસ્થ મને બંને જણ શ્રી નરનારાયણ દેવ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવના નામ જોવા લાગ્યા. રઘુવીરજીને લક્ષ્મીનારાયણ નામનો પત્ર પ્રાપ્ત થયો અને અયોધ્યા પ્રસાદજીને નરનારાયણ નામનો પત્ર પ્રાપ્ત થયો. આ પત્રિકા જોઈ ભગવાન શ્રીહરિ પોતાના સમગ્ર ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે હે ભક્તજનો, આજથી મેં આ અયોધ્યા પ્રસાદજીને અને રઘુવીરજીને તમારા ગુરુસ્થાને બેસાડ્યા છે. શ્રી નરનારાયણ દેશના જે મારા આશ્રિતો છે તે આ અયોધ્યા પ્રસાદજીના શિષ્યો છે એમ તમે નક્કી જાણજો, અને શ્રી લક્ષ્મીનારાયણ દેશના જે મારા આશ્રિતો છે તે સર્વે આ રઘુવીરજીના શિષ્યો છે. આ બંને દેશમાં રહેતી સ્ત્રી ભક્તજનોના ગુરુસ્થાને આ બંને આચાર્યોની પત્નીઓ જે અયોધ્યા પ્રસાદજીના પત્ની સુનંદાદેવી અને રઘુવીરજીના પત્ની વિરજાદેવીને ગુરુસ્થાને સ્થાપન કર્યા છે. મેં આ જે મર્યાદા સ્થાપી છે તેમાં હવે પછી કોઈએ શંકા કરવી નહીં. સ્ત્રીઓને આચાર્ય પદ આપવામાં મારો કોઈ ખોટો નિર્ણય નથી. હે ભક્તજનો, મારા આશ્રિત સર્વેતમો, ધર્મવંશી મારા પુત્રોને ધર્મદેવની સમાન જ માનજો અને પોતાની શક્તિને અનુસારે અન્ન, વસ્ત્ર, આભૂષણાદિકથી તેમની સેવા કરજો. આ ધર્મવંશી આચાર્યનો જે જેનો આશ્રય કરશે તે સર્વેને ભગવાન શ્રી કૃષ્ણ દેહના અંતે પોતાના ધામમાં લઈ જશે. હે રાજન, આ પ્રમાણે શ્રીહરિએ પોતાના આશ્રિત ભક્તજનોને કહીને ફરી બંને આચાર્યોને કહેવા લાગ્યા કે હે પુત્રો, તમારે પોતપોતાના દેશમાં રહેલા મનુષ્યોને શિષ્યો કરવા, બીજા દેશના જનોને શિષ્યો કરવા નહીં, અને પોતાના દેશના ભક્તજનોએ અર્પણ કરેલા અન્ન વસ્ત્રાદિકને તમારે ગ્રહણ કરવા, પરંતુ એકબીજાએ બીજાના દેશના ભક્તજનોએ અર્પણ કરેલા ક્યારેય પણ સ્વીકારવા નહીં, પરંતુ સંતો પાર્ષદોએ સહિત એકબીજાના દેશમાં ગયા હોય ત્યારે ભોજન પર્યાપ્ત અન્ન સ્વીકારવાનો કોઈ દોષ નથી. કદાચ અજાણતા અન્ય પદાર્થનો સ્વીકાર થયો હોય તો એકબીજાના દેશમાં મોકલી દેવા. તેમજ મુક્તાનંદ સ્વામી આદિ સંતો છે, મુકુંદાનંદ બ્રહ્મચારી આદિ વર્ણીઓ છે અને ભગુજી આદિક પાર્ષદો છે, તેઓને માટે તમે બંને સરખા ભાવે પૂજ્ય અને માન્ય છો. તે સર્વે કોઈ જાતના પક્ષ વિના તમારા બંનેની સરખા ભાવે સેવા કરશે. સાધુને કોઈ પક્ષ હોય નહીં. જે સાધુ પક્ષપાતી થાય તે ધર્મ થકી ભ્રષ્ટ થઈને નરકમાં પડે છે. હે પુત્રો, તમારા બંને વચ્ચે શિષ્ય તેમજ ધનના નિમિત્તે થયેલા વિવાદના નિર્ણયમાં તમારે બે ધર્મનિષ્ઠ ગૃહસ્થ ભક્તોની નિયુક્તિ કરવી, તેમાં બંને દેશના બે બે હરિભક્ત નક્કી કરીને જોડવા, પરંતુ તેવા વિવાદમાં સંતોને ક્યારેય પણ જોડવા નહીં. તેવી જ રીતે પોતાની આશ્રિત શિષ્યાઓની નિમિત્તે થયેલા વિવાદના નિર્ણયમાં તમારી પત્નીઓએ ધર્મનિષ્ઠ પતિ પુત્રવાળી સધવા સ્ત્રીઓની નિયુક્તિ કરવી, પરંતુ વિધવા સ્ત્રીઓને તેમાં ક્યારેય જોડવી નહીં. કારણ કે ગૃહસ્થજનોના કાર્યમાં ગૃહસ્થ સિવાયના ઇતર સાધુ સાધ્વીઓને જોડવામાં આવે તો તે કાર્ય સિદ્ધ થતું નથી, ઉલટાનું તેમાં વિઘ્ન પડે છે એ નક્કી છે. અને વળી તમારે બંનેએ મેં માન્ય કરેલા 8 ગ્રંથોનો આશ્રય કરી પ્રતિદિન પોતાના ઉદ્ધવ સંપ્રદાયની રીત પ્રમાણે વર્તવું અને પોતાના શિષ્યોને પણ એ જ રીતે પોતપોતાના ધર્મમાં વર્તાવવા. હે પુત્રો, મેં તમને જે આ મંદિરાદિક અર્પણ કર્યા છે તે મારી ભુજાથી ભેળું કરેલું છે, તેથી તેમાં બીજા ધર્મવંશીઓએ જેવા કે તમારા પિતા, ભાઈ આદિ કોઈએ પણ પોતાના અધિકારની માંગણી કરવી નહીં. તેમાં બીજાનો કોઈ અધિકાર નથી. તમે મને તપસ્વી ઋષિ બદ્રીપતિ નારાયણની જેમ માનો. હું મારા અક્ષરધામથી આ લોકમાં મારી ઈચ્છાથી આવ્યો છું, ફરી ત્યાં જ જવાનો છું, એમ તમે નક્કી જાણો. આ કોઈ માત્ર કહેવાની વાત નથી, પરંતુ મારા અંતરમાં જેમને આ સર્વસ્વ અર્પણ કરવાની ઈચ્છા હતી તેને મેં મારી સ્વતંત્ર ઈચ્છાથી અર્પણ કરેલ છે, તેથી તેમાં તમારા ભાઈ કે તેમના પુત્રોનો કોઈ પણ ભાગ નથી. તેવી જ રીતે તમારે બંનેને પણ અનેક પુત્રો હોય છતાં ગુરુપદે તો એક ગુણવાન પુત્રને જ સ્થાપન કરવો. તેમાં નાના મોટા પુત્રનો કોઈ નિયમ રાખવો નહીં. જે પુત્ર ઉપર ધર્મનિષ્ઠ જનોને પ્રીતિ હોય, જે પોતાના આશ્રિતજનોને ધર્મમાં રાખવા સમર્થ હોય, જે ઉદ્ધવ સંપ્રદાયના કહેલા ધર્મોમાં દ્રઢ વર્તતો હોય, તેવો પુત્ર જ આચાર્ય પદ ઉપર બેસવાને લાયક જાણવો. જો પોતાનો પુત્ર તેવા લક્ષણોએ સંપન્ન ન હોય તો મારી જેમ દત્તક વિધિ કરીને ધર્મવંશમાં ઉત્પન્ન થયેલા અન્ય પુત્રનો સ્વીકાર કરી આચાર્ય પદે સ્થાપન કરવો. પરંતુ ગુણવિહીન પોતાના પુત્રને ગાદી આપવી નહીં. આવા પ્રકારની મારી આજ્ઞાનું તમારે તથા સર્વે સત્સંગી માત્રે ધ્યાનમાં રાખી યથાર્થ પાલન કરવું, અને આ પ્રમાણે જે ન વર્તે તેને મારા ભક્તપણાની પંક્તિથી બહાર કરવો. હે રાજન, આવા પ્રકારનું ભગવાન શ્રીહરિનું વચન સાંભળી સર્વે જનોએ મસ્તક નમાવી અતિ હર્ષપૂર્વક ગ્રહણ કર્યું. સર્વેના આચાર્યપણે આરૂઢ થયેલા બંને અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી પણ ઉદાર મનવાળા ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે ભગવાન, તમે સાક્ષાત અક્ષરધામાધિપતિ પરમેશ્વર છો. ઐશ્વર્યને પ્રગટ કરનારા તમે પોતાના સંકલ્પથી મનુષ્ય જેવા જણાવો છો, અને મુમુક્ષુજનોને સેવવા યોગ્ય તમે સાક્ષાત બદ્રીપતિ નારાયણ ઋષિની જેમ નૈષ્ઠિક બ્રહ્મચારીના વેશમાં તપશ્ચર્યા પરાયણ વિચરો છો. આ પ્રકારે અમે બંને અમારા મનમાં જાણીએ છીએ. તમારી આજ્ઞામાં અમે હંમેશા વર્તતા રહીએ અને અમારાથી ક્યારેય પણ ધર્મનો ત્યાગ ન થાય તથા આ દેહમાં અહમતા મમતા બુદ્ધિ ન થાય, પરંતુ તમારા ચરણોમાં જ અમને થાય એવી અમારી પ્રાર્થના છે. હે ભગવાન, અમે તમારા છીએ અને એક તમે જ અમારા છો, આવી બુદ્ધિ અમને સદાય વર્તે એવી દયા કરજો. હે રાજન, આ પ્રમાણેના બંને પુત્રોના વચન સાંભળી શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા અને પોતાના ચરણકમળમાં વંદન કરતા બંને આચાર્યોને શુભ આશીષ આપ્યા ને પોતાના સર્વે ભક્તજનોની સાથે ભગવાનના ગુણસંકીર્તન કરતા કરતા આખી રાત્રિ જાગરણ કર્યું. ત્યાર પછી ભગવાન શ્રીહરિએ બારસના દિવસે અનેક પ્રકારના ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોષ્યાદિ ભોજનો જમાડી બ્રાહ્મણોને તેમજ સંતોને તૃપ્ત કર્યા, તેમજ અન્નાર્થીઓ તથા ઇતરજનોને પણ માનપૂર્વક જમાડી તૃપ્ત કર્યા. ત્યાર પછી પોતાના ભાઈઓની સાથે પોતે પારણા કર્યા. પછી 13 તથા 14 એ 2 દિવસ પર્યંત ઉત્સવની યોગ્ય સામગ્રી ભેળી કરી કાર્તિક શુદ્ધ પૂર્ણિમાના દિવસે સાયંકાળે માતા ભક્તિદેવીના પ્રાગટ્યનો જન્મોત્સવ ઉજવ્યો. એ ઉત્સવ એવો મોટો ઉજવ્યો કે પૃથ્વી પરના મોટા રાજાઓ પણ તેની વાર્તા સાંભળી આશ્ચર્ય પામી ગયા ને પોતાની રાજસભાઓમાં તેમની આદર સહિત પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 4th પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ આચાર્યોની સ્થાપના કરી ઉપદેશ આપ્યો અને ભક્તિમાતાનો જન્મોત્સવ ઉજવ્યો એ નામે 40મો અધ્યાય પૂર્ણ થયો.